શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 18 શ્રાદ્ધમાં વિહિત અને નિષિદ્ધ વસ્તુનું વર્ણન તથા ગૃહસ્થોચિત સદાચારનું નિરૂપણ. મદાલસા કહે છે, બેટા, ભક્તિપૂર્વક લેવાયેલી કઈ વસ્તુ પિત્રોને પ્રિય છે અને કઈ વસ્તુ અપ્રિય, આ વાતનું વર્ણન કરું છું, સાંભળો. હવિષ્યાનથી પિતૃઓ એક માસ સુધી તૃપ્ત રહે છે. ગાયનું દૂધ અથવા તેમાંથી બનાવેલી ખીર તેમને એક વર્ષ સુધી તૃપ્ત રાખે છે. જે કન્યાના લગ્ન ગૌરી અવસ્થામાં થાય છે અને તેનાથી ઉત્પન્ન પુત્રથી અને ગયાના શ્રાદ્ધથી પિતર અંતકાળ સુધી તૃપ્ત રહે છે, એમાં સહેજ પણ સંદેહ નથી. અન્નમાં સામો, રાજશ્યામક, પ્રસાતિકા, નિવાર અને પોષકલ આ પિતરોને તૃપ્ત કરનારા છે. જવ, ધાન, ઘઉં, તલ, મગ, સરસવ, માલકાંગણી અને વટાણા બહુ ઉત્તમ છે. મકાઈ, કાળા અડદ, વિપૃષી અને મસૂર આ શ્રાદ્ધ કર્મમાં નિંદિત માનવામાં આવ્યા છે. લસણ, ગાજર, કાંદા, મૂળા, સત્તુ, રસ અને દેખાવે હીન વસ્તુઓ, ગાંધારિક, દૂધી, ખારું મીઠું, લાલ ગુંદર ભોજનની સાથે અલગ મીઠું આ શ્રાદ્ધમાં વર્જિત છે. આ ઉપરાંત જેની વાણીથી કદી પ્રશંસા કરી શકાતી નથી તે વસ્તુ શ્રાદ્ધમાં નિષિદ્ધ છે. વ્યાજમાં મળેલું, પતિત મનુષ્યોને ત્યાંથી આવેલું, અન્યથી અથવા કન્યા વિક્રયથી પ્રાપ્ત કરેલું ધન શ્રાદ્ધને માટે અત્યંત નિંદિત છે. દુર્ગંધિત, ફીણવાળું, થોડા જળના સરોવરમાંથી બનાવેલું, જ્યાં ગાયની તૃષા શાંત ન થઈ શકે એવા સ્થાનથી પ્રાપ્ત કરેલું, રાતનું ભરેલું, ઘણા લોકોએ છોડી દીધેલું, પીવા યોગ્ય નથી તેવું તથા તળાવનું જળ શ્રાદ્ધમાં સદા વર્જિત છે. હરણી, વરુ, ઊંટડી, ઘોડી વગેરે ભેંસ અને ચવરી ગાયનું દૂધ શ્રાદ્ધમાં નિષિદ્ધ છે. તરતની વ્યાયેલું ગાયનું 10 દિવસ સુધીનું દૂધ વર્જિત છે. મને શ્રાદ્ધ માટે દૂધ આપો આમ કહીને લાવેલું દૂધ પણ શ્રાદ્ધમાં લેવા યોગ્ય નથી. જ્યાં ઘણા જંતુ રહેતા હોય, જે સૂકી અને અગ્નિથી બળેલી હોય, જે અનિષ્ટ અને દુષ્ટ શબ્દ સંભળાતા હોય, જે ભયાનક દુર્ગંધયુક્ત હોય, આવી ભૂમિ શ્રાદ્ધ કર્મમાં વર્જિત છે. કુળનું અપમાન તથા હિંસા કરનારા, કુળાધમ, બ્રહ્મહત્યારો, રોગી, ચાંડાળ, નગ્ન અને પાતકી આ લોકોની દ્રષ્ટિ પડવાથી શ્રાદ્ધ કર્મ દૂષિત થઈ જાય છે. નપુંસક, જાતિ બહિષ્કૃત, મુર્ગા, ગ્રામીણ સુવર, કૂતરું અને રાક્ષસ પણ પોતાની દ્રષ્ટિથી શ્રાદ્ધને નષ્ટ કરી નાખે છે. તેથી ચારે બાજુથી બંધ રાખીને શ્રાદ્ધ કર્મ કરવું, પૃથ્વી પર તલ વિખેરવા, આવું કરવાથી શ્રાદ્ધની રક્ષા થાય છે. શ્રાદ્ધની જે વસ્તુને મૃત્યુનું સૂતક અથવા જન્મ સૂતકવાળો મનુષ્ય સ્પર્શ કરે, ઘણા દિવસોનો રોગી, પતિત તેમજ મલિન પુરુષ સ્પર્શ કરે, તે પદાર્થ પિત્રોની પુષ્ટિ કરતા નથી. તેથી શ્રાદ્ધમાં આવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. રજસોલા સ્ત્રીની દ્રષ્ટિ શ્રાદ્ધમાં વર્જિત છે. સંન્યાસી અને જુગારીઓને પણ આવતા રોકવા જોઈએ. જેમાં વાળ અને કીડો પડી ગયો હોય, જેના પર કૂતરાની નજર પડી ગઈ હોય, જે વાસી અને દુર્ગંધયુક્ત હોય, એવી વસ્તુઓનો શ્રાદ્ધમાં ઉપયોગ ન કરવો. રીંગણા અને શરાબનો પણ ત્યાગ કરવો. જન્ન પર પહેરણ વસ્ત્રની હવા લાગી જાય તે પણ શ્રાદ્ધમાં વર્જિત છે. જે અન્ન પર પહેરણ વસ્ત્રની હવા લાગી જાય તે પણ શ્રાદ્ધમાં વર્જિત છે. પિત્રોને તેમના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને પૂર્ણ શ્રાદ્ધ સાથે જે કંઈ આપવામાં આવે છે તે બધું પિત્રોને પોતાને અનુરૂપ બનીને પ્રાપ્ત થાય છે. તેથી પિત્રોની તૃપ્તિ ઈચ્છનારા શ્રદ્ધાળુ પુરુષે જે વસ્તુ ઉત્તમ હોય તે જ શ્રાદ્ધમાં સુપાત્ર બ્રાહ્મણને દાન આપવી. વિદ્વાન પુરુષ યોગી પુરુષોને સદા શ્રાદ્ધમાં ભોજન કરાવે, કેમ કે પિતૃઓનો આધાર યોગ જ છે. તેથી યોગીઓનું હંમેશા પૂજન કરવું. 1000 બ્રાહ્મણ કરતાં માત્ર એક જ યોગીને ભોજન કરાવવામાં આવે તો તે પાણીથી નાવની જેમ યજમાન અને શ્રાદ્ધભોજી બ્રાહ્મણોને બહુ સાગર ઉદ્ધાર કરી દે છે. આ વિષયમાં બ્રહ્મવાદી પુરુષ તે પિતૃગાથાનું ગાન કરે છે, જેને પૂર્વકાળમાં રાજા પુરુર્વાના પિત્રોએ ગાયું હતું. અમારી વંશ પરંપરામાં કોઈને એવો શ્રેષ્ઠ પુત્ર ક્યારે ઉત્પન્ન થશે જે યોગીઓને ભોજન કરાવ્યા પછી બચેલા અન્નને પૃથ્વી પર અમારા માટે પિંડ આપશે, અથવા ગયામાં જઈને ઉત્તમ ભવિષ્યના પિંડ, સામયિક શાક તથા તલ મિશ્રિત ખીચડી આપશે. આ વસ્તુ અમને એક માસ સુધી તૃપ્ત કરનારી છે. ત્રયોદશી તિથિ અને મઘા નક્ષત્રમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણાયનમાં મદ અને ઘી મિશ્રિત ખીર આપે. તેથી પુત્ર, સંપૂર્ણ કામનાઓની તૃપ્તિ અને પાપથી મુક્ત ચાહનારા દરેક મનુષ્ય માટે ઉચિત છે કે તે ભક્તિપૂર્વક પિતૃની પૂજા કરે. શ્રાદ્ધમાં તૃપ્ત કરેલા પિતર મનુષ્યો પર વસુ, રુદ્ર, આદિત્ય, નક્ષત્ર, ગ્રહ તથા તારાઓની પ્રસન્નતાનું સંપાદન કરે છે. શ્રાદ્ધમાં તૃપ્ત પિતર આયુ, પ્રજ્ઞા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ તથા રાજ્ય પ્રદાન કરાવે છે. બેટા, આ પ્રમાણે ગૃહસ્થ પુરુષે અવશ્યથી હવ્યથી દેવતાઓનું, કવ્યથી પિતૃનું અને અન્નથી અતિથિઓનું તથા ભાઈબંધુઓનું પૂજન કરવું જોઈએ. આમના સિવાય ભૂત પ્રેત, સમસ્ત ભૃત્યગણ, પશુ પક્ષી, કીડી, વૃક્ષ તથા અન્ય અન્ય યાચકોની તૃપ્તિ પણ સદાચારી ગૃહસ્થ પુરુષે કરવી જોઈએ. જે નિત્ય નૈમિતિક ક્રિયાઓનું ઉલ્લંઘન કરીને પૂજન કરે છે તેને પાપ લાગે છે. અલર્ક બોલ્યા, માતાજી, આપે પુરુષના નિત્ય નૈમિતિક તથા નિત્ય નૈમિતિક આ ત્રણ પ્રકારના કર્મ કહ્યા. હવે હું આપના મુખથી સદાચારનું વર્ણન સાંભળવા ઈચ્છું છું, જેનું પાલન કરનાર મનુષ્ય આ લોક અને પરલોકમાં પણ સુખ પામે છે. મદાલસાએ કહ્યું, બેટા, ગૃહસ્થ પુરુષે સદાચારનું પાલન કરવું જોઈએ. આચારહીન મનુષ્યને ન આ લોકમાં સુખ મળે છે, ન પરલોકમાં. જે સદાચારનું ઉલ્લંઘન કરીને મનમાન્ય વર્તાવ કરે છે તે પુરુષનું કલ્યાણ યજ્ઞ, દાન અને તપસ્યાથી પણ થતું નથી. દુરાચારી પુરુષને આ લોકમાં લાંબુ આયુષ્ય મળતું નથી. તેથી સદાચારના પાલનનો સદા યત્ન કરવો જોઈએ. સદાચાર ખોટા લક્ષણોનો નાશ કરે છે. વત્સ, હવે હું સદાચારનું સ્વરૂપ બતાવું છું, તમે એકાગ્રતાથી સાંભળો અને તેનું પાલન કરો. ગૃહસ્થે ધર્મ, અર્થ અને કામ ત્રણેયને સાધવાનો યત્ન કરવો જોઈએ. તેમના સિદ્ધ થયા પછી તેને આલોકમાં અને પરલોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મનને વશમાં કરીને પોતાની આવકનો ચોથો ભાગ પરલૌકિક લાભ માટે સંગ્રહ કરવો. અડધા ભાગથી નિત્ય નૈમિતિક કાર્યોનો નિર્વાહ કરતા રહીને પોતાનું ભરણ પોષણ કરે તથા એક ચતુર્થાંશ ભાગ પોતાના માટે મૂળ પૂંજીરૂપે રાખીને તેને વધારે. બેટા, આમ કરવાથી ધન સફળ થાય છે. આ જ પ્રમાણે પાપની નિવૃત્તિ તથા પારલૌકિક ઉન્નતિ માટે વિદ્વાન પુરુષે ધર્મનું અનુષ્ઠાન કરવું. બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને ધર્મ અને અર્થનું ચિંતન કરે. અર્થના કારણે જે શરીરને કષ્ટ ઉઠાવવું પડે છે તેનો પણ વિચાર કરવો. પછી વેદના તાત્વિક અર્થ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરવું. ત્યાર પછી શયનમાંથી ઉઠીને નિત્ય કર્મથી નિવૃત્ત થઈને, સ્નાન વગેરેથી પવિત્ર થઈને, મનને સંયમમાં રાખીને પૂર્વાભિમુખ બેસવું અને આચમન કરીને સંધ્યોપાસના કરવી. પ્રાતઃકાળની સંધ્યા તે સમયે શરૂ કરવી જ્યારે તારા દેખાતા હોય. એ જ પ્રમાણે સંધ્યાકાળની સંધ્યોપાસના સૂર્યાસ્તથી પહેલાં આરંભ કરવી. આપત્તિકાળ સિવાય કોઈ કાળે તેનો ત્યાગ ન કરવો. પૂર્વા સંધ્યા સનક્ષત્રામ, પશ્ચિમામ સદિવાકરામ, ઉપાસિત યથા અન્યાયમ નૈનામ જહ્યાદના પદી. 34મા અધ્યાયનો 18મો શ્લોક. અશિષ્ટ વચનો બોલવા નહીં, અસત્ય બોલવું નહીં, કઠોર વચન મુખેથી બોલવા નહીં, અસત શાસ્ત્ર વાંચવા નહીં, નાસ્તિકવાદને અપનાવવો નહીં તથા દુષ્ટ પુરુષોની સેવા કરવી નહીં. મનને વશમાં રાખીને દરરોજ સવાર સાંજ હવન કરવો. ઉદય અને અસ્તના સમયે સૂર્યમંડળના દર્શન કરવા. વાળ ઓળવા, અરીસો જોવો, દાંતણ કરવું અને દેવતાઓનું તર્પણ કરવું. આ બધા કાર્ય પુરાણ કાળમાં જ કરવા જોઈએ. ગામ, નિવાસસ્થાન, તીર્થ અને ક્ષેત્રોના રસ્તા ઉપર, ખેડેલા ખેતરમાં તથા ગૌશાળામાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. પરાઈ સ્ત્રીને વસ્ત્રહીન અવસ્થામાં જોવી નહીં. પોતાની વિષ્ઠા ઉપર દ્રષ્ટિપાત ન કરવો. રજસોલા સ્ત્રીના દર્શન, સ્પર્શ તથા તેની સાથે વાતચીત પણ ન કરવી. પાણીમાં મળમૂત્રનો ત્યાગ તથા મૈથુન કરવું નહીં. બુદ્ધિમાન પુરુષ મળમૂત્ર, કેસ, રાખ, ખોપડી, ભૂસી, કોલસા, હાડકાનું ચૂર્ણ, દોરડું, વસ્ત્ર વગેરે પર તથા ખુલ્લી જમીન પર કદી બેસવું નહીં. ગૃહસ્થે પોતાના વૈભવ અનુસાર દેવતા, પિતર, મનુષ્ય તથા અન્ય અન્ય પ્રાણીનું પૂજન કર્યા બાદ ભોજન કરવું. સારી રીતે આચમન કરીને હાથ પગ ધોઈને પવિત્ર થઈને ઉત્તર તરફ મુખ રાખીને ભોજન માટે આસન પર બેસવું અને હાથ ઘૂંટણની વચ્ચે રાખીને મૌન ભાવે ભોજન કરવું. ભોજનના સમયે મનને અન્યત્ર લઈ જવું નહીં. જો અન્ન કોઈ પ્રકારનું નુકસાન કરનારું હોય તો તેટલી જ વાત કરવી, તે સિવાયના અન્નના બીજા કોઈ દોષની ચર્ચા કરવી નહીં. ભોજન સમય અલગથી મીઠું લેવું નહીં, વધારે ગરમ ભોજન કરવું પણ યોગ્ય નથી. મનુષ્ય ઊભા રહીને અથવા ચાલતા ચાલતા મળમૂત્રનો ત્યાગ, આચમન તથા કંઈ પણ ભક્ષણ ન કરવું, એઠા મોઢે વાતચીત ન કરવી તથા તે અવસ્થામાં સ્વાધ્યાય પણ કરવો નહીં, એઠા હાથે ગાય, બ્રાહ્મણ, અગ્નિ તથા પોતાના મસ્તકનો પણ સ્પર્શ કરવો નહીં, હાથ મોઢું ધોયા વિના સૂર્ય, ચંદ્રમા અને તારાઓને જાણી જોઈને જોવા નહીં, બીજાના આસન, સૈયા તથા વાસણનો પણ સ્પર્શ કરવો નહીં. ગુરુજનો આવે ત્યારે તેમને બેસવા માટે આસન આપવું, ઉઠીને પ્રણામ કરીને તેમનું સ્વાગત કરવું, તેમને અનુકૂળ વાતચીત કરવી, તેઓ વિદાય થાય ત્યારે તેમની પાછળ પાછળ જવું, કોઈ પ્રતિકૂળ વાત ન કરવી, એક વસ્ત્ર ધારણ કરીને ભોજન તથા દેવપૂજન કરવું નહીં. બુદ્ધિમાન પુરુષે બ્રાહ્મણના માથા ઉપર બોજો એટલે ભાર મૂકવો નહીં અને અગ્નિમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. નગ્ન થઈને સ્નાન કે શયન કરવું નહીં, બે હાથે માથું ખંજાળવું નહીં, વિના કારણે વારંવાર માથા ઉપર સ્નાન ન કરવું, માથા ઉપર સ્નાન કરી લીધા પછી અંગ ઉપર તેલ લગાવવું નહીં, બધા અનાધ્યાયના દિવસે સ્વાધ્યાય કરવો નહીં, બ્રાહ્મણ, અગ્નિ, ગાય તથા સૂર્ય તરફ મુખ કરીને પેશાબ કરવો નહીં, દિવસે ઉત્તર તરફ અને રાત્રે દક્ષિણ તરફ મુખ કરીને મળમૂત્રનો ત્યાગ ન કરવો, જ્યાં હું કરવામાં કોઈ મુશ્કેલી હોય ત્યાં ઈચ્છાનુસાર કરવું, ગુરુના દુષ્કર્મની ચર્ચા કરવી નહીં, જો તેઓ ક્રોધિત હોય તો વિનયપૂર્વક તેમને પ્રસન્ન કરવા, બીજા લોકો પણ જો ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી નહીં. બ્રાહ્મણ, રાજા, દુઃખી મનુષ્ય, વિદ્યાવૃદ્ધ પુરુષ, ગર્ભવતી સ્ત્રી, બહારથી વ્યાકુળ મનુષ્ય, મૂંગો, બહેરો, આંધળો, મત, ઉન્મત, વ્યભિચારિણી સ્ત્રી, શત્રુ, બાળક અને પતિત આ જો સામે આવતા હોય તો સ્વયં બાજુ ઉપર ખસીને તેમને જવા માટે રસ્તો આપવો જોઈએ. વિદ્વાન પુરુષ દેવાલય, ચૈત્ય વૃક્ષ ચાર રસ્તા, વિદ્યાવૃદ્ધ પુરુષ, ગુરુ અને દેવતાઓને જમણી બાજુ રાખીને ચાલવું. બીજાના પહેરેલા પગરખા અને વસ્ત્ર પહેરવા નહીં. બીજાના ઉપયોગમાં આવેલું યજ્ઞોપવિત આભૂષણ અને કમંડળનો પણ ત્યાગ કરો. 14, આઠમ, પૂનમ તથા પર્વના દિવસે તેલ અભ્યંગ અને સ્ત્રી સહવાસ કરવો નહીં. બુદ્ધિમાન મનુષ્ય પગ અને સાથળો પહોળા રાખીને ઊભા રહેવું નહીં, બેઠા બેઠા પગ હલાવવા નહીં તથા પગને પગથી દબાવવો નહીં, કોઈને ડંખે એવી વાત કરવી નહીં, નિંદા અને ચાડી કરવી નહીં, દંભ, અભિમાન અને રોષ કદી કરવો નહીં, મૂર્ખ, ઉન્મત, વ્યસની, કૃપ, માયાવી, અંગહીન અથવા અધિકાંગ મનુષ્યની મજાક ન કરવી, પુત્ર અને મનુષ્યને શિક્ષણ આપવા માટે જરૂર પડે તો તેમને સજા કરવી, બીજાઓને નહીં, આસનને પગથી ખેંચવું નહીં, સાયંકાળ અને પ્રાતઃકાળ પહેલાં અતિથિનો સત્કાર કરીને પછી ભોજન કરવું, વત્સ, સદા પૂર્વ અને ઉત્તર તરફ મુખ રાખીને દાંતણ કરવું, દાંતણ કરતાં મૌન રહેવું, દાંતણ માટે નિષિદ્ધ વૃક્ષનો ત્યાગ કરવો, ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને કદી સૂવું નહીં, ગંદા પાણીમાં કદી સ્નાન ન કરવું, રાત્રે સ્નાન ન કરવું, ગ્રહણ સમયે રાત્રિ સ્નાન ઉત્તમ છે, એ સિવાય દિવસે જ સ્નાન કરવું જોઈએ, સ્નાન કર્યા પછી હાથ કે શરીરને કપડાથી ચોળવું નહીં, વાળ અને માથાને ઝાટકવા નહીં, સ્નાન કર્યા વિના ચંદન લગાવવું નહીં, લાલ, રંગબેરંગી અને કાળા કપડાં પહેરવા નહીં, જેમાં વાળ, થૂંક અને કીડા પડી ગયા હોય, જેના ઉપર કૂતરાની દ્રષ્ટિ પડી હોય, જેને કોઈએ ચાંટી લીધું હોય અથવા સાર ભાગ કાઢી લેવાના કારણે દૂષિત થઈ ગયું હોય એવું અન્ન ખાવું નહીં, ઘણા સમય પહેલાં બનાવેલા અને વાસી અન્નનો ત્યાગ કરવો, શાક, શેરડીનો રસ અને દૂધની બનેલી વસ્તુઓ પણ જો ઘણા વખતની પડી રહી હોય તો ખાવી નહીં, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂવું નહીં, નાહ્યા વિના પથારી પર બેસીને અથવા સૂતા સૂતા અથવા આસન વિના જમીન પર બેસીને વાતચીત કરતા એક વસ્ત્ર પહેરીને મનુષ્ય કદી ભોજન ન કરે. સવાર સાંજ ભોજનની આ જ વિધિ છે. વિદ્વાન પુરુષે કદી પરાઈ સ્ત્રી સાથે સમાગમ કરવો નહીં. પરસ્ત્રી સંગમ મનુષ્યના ઇષ્ટપૂર્ત અને આયુષ્યનો નાશ કરે છે. આ સંસારમાં પરસ્ત્રી સંગમ જેવું આયુષ્ય નાશક બીજું કોઈ કર્મ નથી. દેવપૂજા, અગ્નિહોત્ર, ગુરુજનોનો પ્રણામ તથા ભોજન સારી રીતે આચમન કરીને કરવું જોઈએ. સ્વચ્છ, ફીણરહિત, દુર્ગંધરહિત અને પવિત્ર જળ લઈને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને આચમન કરવું જોઈએ. જળના અંદરની, ઘરની, ઉદયની, ઉંદરના દરની અને શોચની બચેલી માટી, આ પાંચ પ્રકારની માટીનો ત્યાગ કરવો યોગ્ય છે. હાથ પગ ધોઈને એકાગ્ર ચિત્તે માર્જન કરીને ઘૂંટણોને સમેટીને બે વાર મુખના બંને કિનારાને લૂછવા, પછી સંપૂર્ણ ઇન્દ્રિયોને મસ્તકનો સ્પર્શ કરીને જળથી સારી રીતે ત્રણ વાર આચમન કરવું. આ પ્રમાણે પવિત્ર થઈને સમાહિત ચિત્તે સદા દેવતાઓ પિત્રો અને ઋષિઓની ક્રિયા કરવી જોઈએ. થૂક્યા પછી, ખોખારો ખાધા પછી અને કપડાં પહેર્યા પછી આચમન કરવું, છીંકવું, ચાંટવું, ઉલટી કરવી, થૂંકવું વગેરે ક્રિયા પછી આચમન, ગાયોનો સ્પર્શ, સૂર્યના દર્શન તથા જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ. એમાં પહેલાના અભાવમાં બીજો ઉપાય કરવો જોઈએ. દાંત કચકચાવવા નહીં, પોતાના શરીર પર તાલ ન ઠોકે, બંને સંધ્યાઓના સમયે અધ્યયન, ભોજન અને શયનનો ત્યાગ કરવો. સંધ્યાકાળે મૈથુન અને રાહ પર ચાલવું પણ નિષિદ્ધ છે. બેટા, પૂર્વાહન કાળમાં દેવતાઓનું, મધ્યાહન કાળમાં અતિથિઓનું અને અપરાહન કાળમાં પિત્રોનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. માથા સહિત સ્નાન કરીને દેવકાર્ય અને પિતૃકાર્યમાં પ્રવૃત્ત થવું ઉચિત છે. પૂર્વ કે ઉત્તર તરફ બેસીને હજામત કરાવવી. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈને પણ જે કન્યા અંગથી હીન હોય, રોગી હોય, વિકૃત રૂપની, પીળા રંગની, વધારે બોલનારી તથા બધા લોકો દ્વારા નિંદિત હોય, તેની સાથે લગ્ન ન કરવા. જે કોઈ અંગથી હીન ન હોય, જેનું નાક સુંદર હોય તથા જે બધા ઉત્તમ લક્ષણોથી સુશોભિત હોય, તેવી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ. પુરુષે સ્ત્રીની રક્ષા કરવી જોઈએ. દિવસે શયન અને મૈથુન ન કરવું. બીજાને કષ્ટ થાય તેવું કાર્ય ન કરવું. કોઈ જીવને કષ્ટ ન આપે. રજસ્વલા સ્ત્રી બધા વર્ણના પુરુષોને માટે ત્યાજ્ય છે. જો કન્યાનો જન્મ રોકવો હોય તો પાંચમી રાત્રિએ પણ સ્ત્રી સહવાસ કરવો નહીં. છઠ્ઠી રાત આવે ત્યારે સ્ત્રી પાસે જવું, કેમ કે બેકી યુગ્મ રાત્રિઓ જ આને માટે યોગ્ય છે. યુગ્મ રાત્રિઓમાં સ્ત્રી સહવાસથી પુત્રનો જન્મ થાય છે અને અયુગ્મ રાત્રિમાં ગર્ભાધાન કરવાથી કન્યા ઉત્પન્ન થાય છે. પૂર્વાહણમાં મૈથુન કરવાથી વિધર્મી અને સંધ્યા કાળમાં મૈથુન કરવાથી નપુંસક પુત્ર ઉત્પન્ન થાય છે. બેટા, હજામત કરાવ્યા બાદ, વમન થયા પછી, સ્ત્રી સંગ કર્યા પછી તથા સ્મશાન ભૂમિમાં ગયા પછી બધા વસ્ત્ર સહિત સ્નાન કરવું. દેવતા, દ્વિજ, સાધુ, સાચા મહાત્મા, ગુરુ, પતિવ્રતા, યજ્ઞકર્તા અને તપસ્વી આ બધાની નિંદા અથવા મજાક ન કરવી. જો કોઈ ઉદંડ મનુષ્ય આ પ્રમાણે કરતો હોય તો તેની વાત સાંભળવી નહીં. પોતાનાથી શ્રેષ્ઠ અને પોતાનાથી નીચી વ્યક્તિઓની સૈયા પર બેસવું નહીં. અમંગળ વેશ ધારણ કરવો નહીં અને મુખથી અમાંગલિક વચન પણ ન બોલવા. સ્વચ્છ વસ્ત્ર પહેરવા અને શ્વેત પુષ્પોની માળા ધારણ કરવી. ઉદંડ, ઉન્મત્ત, અવિનીત, શીલહીન, ચોરી વગેરેથી દૂષિત, વધારે ખર્ચાળ, લોભી, વેરી, કુલટાનો પતિ, વધારે બળવાન, વધારે દુર્બળ, લોકોમાં નિંદિત તથા બધા ઉપર સંદેહ કરનારા લોકો સાથે કદી મિત્રતા કરવી નહીં. સાધુ, સદાચારી, વિદ્વાન, ચાડી ન કરનાર, શક્તિશાળી તથા ઉદ્યોગી પુરુષની મિત્રતા કરવી. વિદ્વાન પુરુષ વેદ વિદ્યા તથા વ્રતમાં નિષ્ણાંત પુરુષો સાથે બેસે. મિત્ર, દીક્ષિત, રાજા, સ્નાતક, સ્વસુર અને ઋત્વિક આ છ પૂજનીય પુરુષો ઘેર આવે તો તેમની પૂજા કરવી. જે દ્વિજ સંવત્સર વ્રતને પૂરું કરીને ઘેર આવે તેમની પોતાના વૈભવ અનુસાર યથા સમય આળસ છોડીને પૂજા કરવી અને કલ્યાણકામી પુરુષ તેમની આજ્ઞાનું પાલન કરવા માટે સદા તત્પર રહે. બુદ્ધિમાન પુરુષે બ્રાહ્મણો સાથે કદી વિવાદ કરવો નહીં. ઘરના દેવતાઓનું યથાસ્થાન સારી રીતે પૂજન કરીને અગ્નિસ્થાપનપૂર્વક તેમાં આહુતિ આપવી. પ્રથમ આહુતિ બ્રહ્માને, બીજી પ્રજાપતિને, ત્રીજી ગુહ્યકોને, ચોથી કશ્યપને તથા પાંચમી અનુમતિને આપવી. પછી પૂર્વોક્ત પ્રમાણે ગૃહ બલિ આપીને વૈશ્યદેવ બલિ આપે. દેવતાઓને માટે અલગ અલગ સ્થાનના વિભાગ કરીને તેમને માટે બલિ અર્પણ કરે. તેમનો ક્રમ સાંભળો. એક પાત્રમાં પ્રથમ પર્જન્ય, જળ અને પૃથ્વીને ત્રણ બલિ આપે. પછી પૂર્વ વગેરે પ્રત્યેક દિશામાં વાયુને બલિ આપીને ક્રમશઃ તે તે દિશાઓના નામથી પણ બલિ સમર્પિત કરે. ત્યાર પછી બ્રહ્મા, અંતરિક્ષ, સૂર્ય, વિશ્વદેવ, વિશ્વભૂત, ઉષા તથા ભૂતપતિને ક્રમશઃ બલિ આપે. પછી પિતૃભ્ય સ્વદા નમઃ કહીને દક્ષિણ દિશામાં અપસવ્ય થઈને પિત્રોને માટે બલિ આપે. પછી પાત્રના અન્નનો શેષ ભાગ અને જળ લઈને યક્ષ્મી તતે નિર્ણય જનમ આ મંત્રથી વાયવ્ય દિશામાં તેને વિધિપૂર્વક છોડી દેવું. ત્યાર પછી રસોઈના અન્નથી અગ્રાસન તથા હંતકાર કાઢીને તેમને વિધિપૂર્વક બ્રાહ્મણને આપે. દેવતા વગેરેના બધા કર્મ તેમના તીર્થ દ્વારા જ કરવા જોઈએ. બ્રાહ્મ તીર્થથી આચમન કરવું જોઈએ. જમણા હાથમાં અંગૂઠાની ઉત્તર બાજુએ જે એક રેખા હોય છે તે બ્રહ્મતીર્થના નામે પ્રસિદ્ધ છે. તેનાથી આચમન કરવું જોઈએ. તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ પિતૃતીર્થ કહેવાય છે. નાંદીમુખ પિત્રોને છોડીને અન્ય બધા પિત્રોને તે જ તીર્થથી જળ વગેરે આપવું જોઈએ. આંગળીઓના અગ્રભાગમાં દેવતીર્થ છે, તેનાથી દેવ કાર્ય કરવું જોઈએ. કનિષ્ઠિકાના મૂળ ભાગમાં કાર્યતીર્થ છે, તેનાથી પ્રજાપતિનું કાર્ય કરવામાં આવે છે. આ પ્રમાણે આ તીર્થો વડે સદા દેવતા અને પિત્રોના કાર્યો કરવા જોઈએ, અન્ય તીર્થોથી કદાપિ નહીં. બ્રાહ્મ તીર્થથી આચમન ઉત્તમ માનવામાં આવે છે. પિત્રોનું તર્પણ પિતૃતીર્થથી, દેવતાઓનું દેવતીર્થથી તથા પ્રજાપતિનું કાર્યતીર્થથી કાર્યતીર્થથી કરવું શ્રેષ્ઠ ગણાય છે. નાંદીમુખથી પિત્રોને માટે પિંડદાન અને તર્પણ પ્રજાપતિ તીર્થથી કરવું જોઈએ. વિદ્વાન પુરુષ એક સાથે જળ અને અગ્નિ ન લે. ગુરુજનો અને દેવતાઓ તરફ પગ ન લંબાવે. વાછરડાને દૂધ પીવડાવતી ગાયને છોડવી નહીં. અંજલિથી પાણી ન પીવું. શૌચ સમયે વિલંબ ન કરવો. મુખથી અગ્નિ ફૂંકવો નહીં. બેટા, જ્યાં ઋણ આપનાર ધનવાન, વૈદ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ તથા જલપૂર્ણ નદી આ ચાર ન હોય ત્યાં નિવાસ કરવો ન જોઈએ. જ્યાં શત્રુ વિજયી, બળવાન અને ધર્મપરાયણ રાજા હોય ત્યાં વિદ્વાન પુરુષે નિવાસ કરવો જોઈએ. દુષ્ટ રાજાના રાજ્યમાં સુખ કેવું, જ્યાં દુર્ધર્ષ રાજા, ઉપજાઉ ભૂમિ, સંયમી તથા ન્યાયશીલ પૂર્વવાસી અને ઈર્ષારહિત લોકો હોય ત્યાંનો નિવાસ ભવિષ્યમાં સુખકર હોય છે. જે રાષ્ટ્રમાં ખેડૂત વધારે હોય પરંતુ તે વધારે ભોગપરાયણ ન હોય તથા જ્યાં બધા પ્રકારના અન્ન પેદા થતા હોય ત્યાં બુદ્ધિમાન પુરુષે રહેવું જોઈએ. બેટા, જ્યાં વિજયનો ઈચ્છુક, પહેલાંનો શત્રુ તથા સદા ઉત્સવ કરવામાં જ વ્યસ્ત રહેનારા આ ત્રણ પ્રકારના લોકો સદા રહેતા હોય ત્યાં નિવાસ કરવો નહીં. વિદ્વાન પુરુષે એવા જ સ્થાનો પર સદા નિવાસ કરવો જોઈએ જેના સહવાસી સુશીલ હોય. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.